શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 149 શ્વેત માધવ મત્સ્ય માધવ કલ્પવૃક્ષ અને અષ્ટાક્ષર મંત્ર સ્નાન તર્પણ વગેરેનો મહિમા પુરોહિત વસુ કહે છે. મહાભાગે તે પુરુષોત્તમ ક્ષેત્રના સમુદાયરૂપ એક બીજું તીર્થ છે જે પરમ પુણ્યમય તથા દર્શન માત્રથી પાપોનો નાશ કરનારું છે તેનું વર્ણન કરું છું. તે તીર્થના આરાધ્ય છે અનંત નામક મહાવાસુદેવ. તેમનું વ્યક્તિપૂર્વક દર્શન અને પ્રણામ કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શ્વેત ગંગામાં સ્નાન કરીને શ્વેત માધવ તથા મત્સ્યમાધવના દર્શન કરે છે તે બધા તથા મત્સ્યમાધવના દર્શન કરે છે તે શ્વેત દ્વીપમાં જાય છે. જે હિમ એટલે કે બરફ જેવા શ્વેત વર્ણ અને શુદ્ધ છે, જેમણે શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા છે, જે સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત તથા વિકસિત કમલ જેવા નેત્રોવાળા છે, જેમનું વૃક્ષસ્થળ શ્રી વત્સચિહ્નથી સુશોભિત છે, જે અત્યંત પ્રસન્ન અને ચાર ભુજાધારી છે, જેઓ વનમાળાથી અલંકૃત છે, જેઓ મસ્તક પર મુગટ અને ભુજાઓમાં બાજુબંધ ધારણ કરે છે, જેમના ખભા ભરાવદાર છે, તથા જે પિત્તાંબરધારી તથા કુંડળોથી અલંકૃત છે, તે ભગવાન શ્વેત માધવનો જે લોકો દર્ભના અગ્રભાગ વડે સ્પર્શ કરે છે તે એકાગ્રચિત વિષ્ણુ ભક્ત માનવ દિવ્યલોકમાં જાય છે. જે શંખ ગાયના દૂધ અને ચંદ્રમા સમાન ઉજ્જવળ કાંતિવાળી સર્વ પાપહારિણી માધવ નામક પ્રતિમાના દર્શન કરે છે તથા ખીલેલા કમળ નેત્રોવાળી તે ભગવત મૂર્તિને એકવાર પણ ભક્તિભાવથી પ્રણામ કરે છે તે સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરીને વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. શ્વેત માધવના દર્શન કરીને તેમની સમીપ જ મત્સ્યમાધવના દર્શન કરવા તેઓ જે પૂર્વકાળમાં સમુદ્રના જળમાં મત્સ્યરૂપે પ્રગટ થયા હતા અને વેદોનો ઉદ્ધાર કરવા માટે રસાતળમાં સ્થિત હતા, પ્રથમ પૃથ્વીનું ચિંતન કરીને પ્રતિષ્ઠિત થયેલા ભગવાન મત્સ્ય અવતારનું ચિંતન કરવું જોઈએ. ભગવાન લક્ષ્મીપતિ તરુણાવસ્થાઈ યુક્ત મત્સ્યમાધવનું રૂપ ધારણ કરીને બિરાજી રહ્યા છે. જે પવિત્ર ચિત્તે તેમને પ્રણામ કરે છે તે સર્વ પ્રકારના દુઃખોથી છૂટી જાય છે અને શ્રીહરિના પરમધામમાં જાય છે. શુભે હું માર્કંડેય સરોવર અને સમુદ્રમાં માર્જન વગેરેની વિધિ જણાવું છું. તમે ભક્તિભાવથી તન્મય થઈને પુણ્યપ્રદ અને મુક્તિપ્રદા પુરાણ પ્રસંગને સાંભળો. માર્કંડેય સરોવરમાં કોઈ પણ સમયે કરેલું સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ ચતુર્દશીએ તેનું વિશેષ મહત્વ છે. તે દિવસનું સ્નાન તમામ પાપોનું નાશક છે, તે જ પ્રમાણે સમુદ્ર સ્નાન છે, કોઈ પણ સમયે કરો શુભ છે, પરંતુ પૂર્ણિમાએ તે સ્નાનનું વિશેષ મહત્વ છે. તે દિવસે સમુદ્ર સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જ્યારે જ્યેષ્ઠની પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠ નક્ષત્ર હોય તે સમયે પરમ કલ્યાણમય તીર્થરાજ સમુદ્રમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. મન વાણી અને શરીરની શુદ્ધિપૂર્વક સમુદ્ર સ્નાન કરવું જોઈએ. અંતઃકરણ પણ શુદ્ધ હોય મન ભાવનાના ચિંતન સિવાય અન્યત્ર ન જાય. સર્વ પ્રકારના દ્વંદ્વોથી મુક્ત વિતરાગ અને ઈર્ષારહિત થઈને સ્નાન કરવું જોઈએ. કલ્પવૃક્ષ નામક વડ બહુ સુંદર છે, તેના પર સાક્ષાત ભગવાન બાલમુકુંદ વિરાજે છે. ત્યાં સ્નાન કરીને એકાગ્રચિતે ત્રણ વાર ભગવાનની પરિક્રમા કરવી મોહિની. તેમના દર્શનથી સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને અભિષ્ટ ગતિની પ્રાપ્તિ થાય છે. હવે હું તે વટ સ્વરૂપ ભગવાનના પ્રત્યેક યુગ અનુસાર પ્રામાણિક નામો કહીશ. વટ વટેશ્વર કૃષ્ણ તથા પુરાણ પુરુષ એ સત્ય વગેરે યુગોમાં ક્રમશઃ વટ નામે પ્રસિદ્ધ છે. એ જ પ્રમાણે સતયુગમાં વટનો વિસ્તાર 1 યોજન, ત્રેતામાં 1.25 યોજન, દ્વાપરમાં 1.5 યોજન અને કળિયુગમાં 4 એટલે 1/4 યોજન માનવામાં આવ્યો છે. પહેલાં જણાવેલા મંત્રથી વટને નમસ્કાર કરીને ત્યાંથી 300 ધનુષ્યની દૂરી પર દક્ષિણ દિશા તરફ જવું, ત્યાં ભગવાન વિષ્ણુનું દર્શન થાય છે. તેને મનોરમ સ્વર્ગદ્વાર કહે છે. પ્રથમ ઉગ્રસેનના દર્શન કરીને સ્વર્ગદ્વારથી સમુદ્ર તટ પર જઈને આચમન કરવું, પછી પવિત્ર ભાવે ભગવાન નારાયણનું ધ્યાન કરવું. મનીષી પુરુષ ઓમ નમો નારાયણાય આ મંત્રને જ અષ્ટાક્ષર મંત્ર કહે છે. મનને ભ્રમિત કરનારા બીજા અનેક મંત્રોની શું જરૂર? ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્ર જ બધા મનોરથને સિદ્ધ કરનારો છે. નરથી પ્રગટ થવાથી જળને નાર કહે છે. તે પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુનું અયન નિવાસસ્થાન હતું, તેથી તેમને નારાયણ કહે છે. સંપૂર્ણ દ્વિજ ભગવાન નારાયણની જ ઉપાસના કરે છે. જ્ઞાનના પરમ આશ્રય ભગવાન નારાયણ જ છે, તથા યજ્ઞો પણ ભગવાન નારાયણની પ્રીતિ માટે કરવામાં આવે છે. ધર્મનું પરમ ફળ ભગવાન નારાયણ જ છે. તપસ્યા ભગવાન નારાયણની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. દાન પણ ભગવાન નારાયણની પ્રસન્નતા માટે કરવામાં આવે છે, અને વ્રતનું અંતિમ લક્ષ્ય પણ ભગવાન નારાયણ જ છે. બધા લોકો ભગવાન નારાયણના જ ઉપાસક છે. દેવતા ભગવાન નારાયણના જ આશ્રિત છે. સત્યનું અંતિમ ફળ ભગવાન નારાયણની પ્રાપ્તિ જ છે, તથા પરમપદ પણ નારાયણ સ્વરૂપ છે. પંચ મહાભૂત નારાયણના આશ્રય જ છે. જળ અગ્નિ અને આકાશ પણ નારાયણ પરક છે. મનના આરાધ્ય નારાયણ જ છે. અહંકાર અને બુદ્ધિ પણ નારાયણ સ્વરૂપ છે. ભૂત વર્તમાન અને ભવિષ્યમાં જે કોઈ જીવ નામે તત્વ છે, જે સ્થૂળ સૂક્ષ્મ તથા બંનેથી વિલક્ષણ છે, તે બધું નારાયણ સ્વરૂપ છે. મોહિની મને નારાયણ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. આ દ્રશ્ય અદ્રશ્ય ચર અચર બધું તેમના દ્વારા વ્યાપ્ત છે. જળ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે, અને વિષ્ણુ જ જળના સ્વામી છે. તેથી જળમાં સર્વથા તે પાપ હારી નારાયણનું સ્મરણ કરવું જોઈએ. વિશેષ કરીને સ્નાન સમયે પવિત્ર ભાવથી ભગવાન નારાયણનું સ્મરણ કરવું જોઈએ. જેમના દેવતા જળ છે, એવા વૈદિક મંત્રો વડે અભિષેક અને માર્જન કરીને જળમાં ત્રણ વાર ડૂબકી મારીને ત્રણ વાર અધમર્ષણ મંત્રનો જપ કરો. જેમ અશ્વમેઘ યજ્ઞ બધા પાપોને દૂર કરનાર છે, તેવું જ અધમર્ષણ સૂક્ત બધા પાપોનું નાશક છે. સ્નાન પછી બે નિર્મળ વસ્ત્ર ધારણ કરવા, પછી પ્રાણાયામ આચમન સાથે સંધ્યોપાસન કરીને ફૂલ અને જળની અંજલિ આપવી, સૂર્યોપસ્થાન કરવું. સૂર્યોપસ્થાન વખતે પોતાની બંને ભુજાઓ ઉપર ઉઠાવીને સૂર્યદેવતા સંબંધી મંત્રો બોલવા, સૂર્યને પવિત્ર કરનારા ગાયત્રી દેવીના 108 જપ કરવા. ગાયત્રી સિવાય ભગવાન સૂર્ય સંબંધી અન્ય મંત્રોના પણ એકાગ્રતાપૂર્વક જપ કરવા. પછી સૂર્યદેવની પ્રદક્ષિણા અને તેમને નમસ્કાર કરીને પૂર્વાભિમુખ બેસીને સ્વાધ્યાય કરવો. પછી દેવતા અને ઋષિઓનું તર્પણ કરીને દિવ્ય મનુષ્યો અને પિત્રોનું પણ તર્પણ કરવું. મંત્રવેતા પુરુષે ચિત્તને એકાગ્ર કરીને તલ મિશ્રિત જળ દ્વારા નામ અને ગોત્રના ઉચ્ચારણપૂર્વક પિત્રોને વિધિવત તૃપ્ત કરવા. શ્રાદ્ધમાં અને હવનકાળમાં એક હાથે બધી વસ્તુઓ અર્પિત કરવી, પરંતુ તર્પણમાં બંને હાથોનો ઉપયોગ કરવો જોઈએ. આ જ સનાતન વિધિ છે. ડાબા અને જમણા હાથની જોડેલી અંજલિથી નામ અને ગોત્રના ઉચ્ચારણપૂર્વક તૃપ્યતામ કહેવું અને મૌન રહીને જળ આપવું. શ્રાદ્ધે હવનકાલે ચ પાણીને કેને નિવર્પેત, તર્પણે તું ભયમ કુર્યાદેશ એવ વિધિ હિ સદા, અનવાર બધેન સવ્યેન પાણીના દક્ષિણેન તું. તૃપ્યતામિતિ સિંચેતુ નામ ગોત્રેણ વાગ્યતઃ. નારદ પુરાણ ઉત્તર ભાગ 56મો અધ્યાય શ્લોક સંખ્યા 62-64. જો દાતા જળમાં ઊભો રહીને પૃથ્વી પર જળ આપે, અથવા પૃથ્વી પર ઊભો રહીને જળમાં તર્પણનું જળ નાખે, તો તે જળ પિત્રો સુધી પહોંચતું નથી. જે જળ પૃથ્વી પર આપવામાં આવતું નથી, તે પિત્રોને પ્રાપ્ત થતું નથી. બ્રહ્માજીએ પિત્રો માટે અક્ષય સ્થાન રૂપે પૃથ્વી જ આપી છે, તેથી પિત્રોને પ્રેમ ઈચ્છનારા મનુષ્યોએ પૃથ્વી પર જ જળ આપવું જોઈએ. પિત્રો ભૂમિ પર જ ઉત્પન્ન થયા, ભૂમિ પર જ રહ્યા, અને ભૂમિમાં જ તેમના શરીરનો ક્ષય થયો, તેથી ભૂમિ પર જ તેમના માટે જળ આપવું જોઈએ. અગ્રભાગ સહિત દર્ભ પાથરીને તેના પર મંત્રો દ્વારા દેવતાઓ અને પિત્રોનું આહ્વાન કરવું જોઈએ. પૂર્વ તરફ રાખેલા દર્ભ પર દેવતાઓનું અને દક્ષિણાગ્ર દર્ભ પર પિત્રોનું આહ્વાન કરવું જોઈએ. અધ્યાય 149 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.